श्री जगदम्बिकाए नमः। श्रीमद् देवी भागवत छठो स्कंद अध्याय एक बे ऋतासुरना प्रसंग में ऋषिओनो प्रश्न, सुतजीनो उत्तर, इंद्र द्वारा विश्वरूपनो वध, त्वष्टाना यज्ञमांथी ऋतासुरनु प्रकट थवू। सोनकादि ऋषिओ बोलिया, हे महाभाग्यशाली सुतजी, वेदव्यासजी जे कथाना रचियता छे ते कथाना पावन प्रसंग ने स्पष्ट करवा वाला आपना अमृतमय वचनों खूब ज मधुर छे, तेनु पान करता अमने तृप्ति थती नथी। तेथी आ पवित्र ने पापोनो नाश करनारी पुराण कथाना संबंध में अमे आपने फरी पूछवानी इच्छा राखीए छीए। अमे सांभळ्युं छे के ऋतासुर नामनो एक प्रतापी असुर हतो, तेना पिता त्वष्टा हता। महात्मा इंद्रे तेने युद्ध में शा माटे मारी नाख्यो? त्वष्टा तो देवोना पक्षना हता। तेमनो ज अत्यंत बलवान पुत्र ऋतासुर हतो अने ब्राह्मण वंश में ते उत्पन्न थयो हतो। मुनिवर, इंद्रना हाथे तेनो वध थवानुं कारण शुं हतुं? इंद्रे कपट करीने पाणीना फीणथी ते महाबलवान ऋतासुरनो वध करी नाख्यो, आवुं तेणे केम कर्युं? आम करवाथी इंद्रने ब्रह्महत्यानो पाप लाग्युं के नहीं? अने एक बीजी वात ए छे के आप अगाउ कही चुक्या छो के श्रीदेवीजीए ऋतासुरनो वध कर्यो छे, आमां शुं रहस्य छे? श्रुतजी कहे छे, हे मुनियो, ऋतासुरना वधनो ते प्रसंग कहू छू, सांभळो। ब्रह्महत्याने कारणे ઇન્દ્રને જે દુઃખ ભોગવવું પડ્યું તે વિષય પણ આ પ્રસંગમાં આવી જશે। પ્રાચીન કાળમાં રાજા જન્મેજયે પણ સત્યવતી નંદન વ્યાસજીને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો, ત્યારે તેમણે જે જવાબ આપ્યો હતો તે હું તમને કહું છું। જન્મેજયે પૂછ્યું, હે મુનિ, ઇન્દ્રે વૃતાસુરનો વધ કર્યો એવી પુરાણ કથા છે, તો પછી એ દૈત્યને દેવીએ કઈ રીતે માર્યો? ક્યાં કારણસર દેવી આ કાર્યમાં પ્રવૃત્ત થયા? મુનિવર, એક જ ઋતાસુરને મારનાર બે કઈ રીતે હોઈ શકે? આ પ્રસંગ મારે સાંભળવાની ઈચ્છા છે। હે મુનિ, આપ ભગવતી જગદંબાનું ઐશ્વર્ય જે ઋતાસુર વધના પ્રસંગ સાથે સંકળાયેલું છે તે કહેવાની કૃપા કરો। વ્યાસજી કહે છે, રાજન, તમે ધન્ય છો, તમે મહાન યશસ્વી છો, કારણ કે રોજે રોજ આ કથામાં તમારો ભક્તિરસ વધી રહ્યો છે। જ્યારે શ્રોતા એકાગ્ર થઈને કથા સાંભળવા તત્પર હોય તો જ વક્તા પ્રસન્ન થઈને સ્પષ્ટ રીતે સમજાવે છે। પ્રાચીન કાળમાં ઋતાસુર અને ઇન્દ્રનું યુદ્ધ થયું હતું તે કથા વેદ પુરાણમાં પ્રસિદ્ધ છે। ઋતાસુરને શત્રુ માનીને ઇન્દ્રે તેને મારી નાખ્યો, તેથી તેને બહુ દુઃખ ભોગવવું પડ્યું। રાજન, ઇન્દ્રે કપટવેશ લઈને ઋતાસુરને માર્યો હતો, આ સંબંધમાં કોઈ આશ્ચર્ય કરવું જોઈએ નહીં, કારણ કે ભગવતી મહામાયાના પ્રભાવથી ઋષિમુનિઓની બુદ્ધિ પણ રૂંધાઈ જાય છે। સત્વ સ્વરૂપ ભગવાન વિષ્ણુ માયાનો આધાર લઈને રાક્ષસોને મારે છે, પછી તેમના સિવાય બીજું કોણ છે જે જગતને મોહિત કરવા વાળી મહામાયાને મનથી પણ જીતી શકે? એ જ મહામાયાની પ્રેરણાથી શ્રી હરિ મત્સ્ય વગેરે યોનિઓમાં પ્રગટ થાય છે। હજારો યુગોથી આ ઘટના ચાલ્યા કરે છે। આ શરીર, ધન, ઘર, ભાઈ, પુત્ર અને સ્ત્રી બધું મારું છે એવા મોહમાં પડીને બધા જ પ્રાણીઓ પુણ્ય અને પાપ કર્મોમાં રચ્યા પચ્યા રહે છે, કારણ કે અપાર ગુણોવાળી મહામાયાએ બધાને મોહિત કરેલા છે। કોઈ પણ મનુષ્ય ક્યારેય આ માયામાંથી મુક્ત થઈ શકતો નથી। આ જ માયાના પ્રભાવથી મોટા દેવતાઓ પણ પોતાનું કાર્ય સાધવા માટે કપટ કરીને ઋતાસુરને મારવા તૈયાર થઈ ગયા। ઋતાસુર અને ઇન્દ્રની વચ્ચે જેના કારણે વિરોધ ઊભો થયો હતો તે પ્રસંગ હવે હું કહું છું। મહાન તપસ્વી ત્વષ્ટા પ્રજાપતિ પદ પર હતા તેમણે દેવતાઓમાં મુખ્ય માનવામાં આવતા હતા. દેવતાઓના કાર્યની બધી જવાબદારી તેમના શિરે હતી. તેઓ અત્યંત કાર્ય કુશળ અને બ્રાહ્મણ પ્રેમી હતા. ઇન્દ્ર સાથે કંઈક વૈમનસ્ય થઈ જવાથી ત્વષ્ટાએ વિશ્વરૂપ નામે એક પુત્ર ઉત્પન્ન કર્યો જેના ત્રણ માથા હતા. તે દેખાવમાં ખૂબ આકર્ષક હતો. શ્રેષ્ઠ ત્રણ મુખવાળો હોવાથી તે ખૂબ સુંદર લાગતો હતો. તેના ત્રણેય મુખોથી જુદા જુદા ત્રણ કાર્ય એકી સાથે થઈ શકતા હતા. તે એક મુખેથી વેદપાઠ કરતો, બીજા મુખેથી મદિરાપાન કરતો અને ત્રીજા મુખેથી બધી દિશાઓનું નિરીક્ષણ કરતો હતો. તેણે સાંસારિક ભોગોથી વિરક્ત થઈ ઉગ્ર તપ કર્યું. તે ધર્મનિષ્ઠ હતો. નિરાહાર રહીને સંયમપૂર્વક ગરમીના દિવસોમાં તે પંચાગની તપ કરતો હતો. વર્ષા ઋતુમાં વૃક્ષો નીચે રહેતો હતો અને શિયાળામાં પાણીમાં રહીને તપ કરતો હતો. તે સંપૂર્ણ અપરિગ્રહી હતો, પરંતુ મહાતપસ્વી વિશ્વરૂપની બુદ્ધિમાં થોડી વિષમતા પણ હતી. વિશ્વરૂપને ઘોર તપ કરતો જોઈને ઇન્દ્ર દુઃખી થયા. તેમને ચિંતા એ હતી કે તપ કરીને ક્યાંક આ વિશ્વરૂપ મારું ઇન્દ્રાસન તો છીનવી નહીં લે ને. તે સમયે તપના પ્રભાવથી વિશ્વરૂપ અપાર તેજસ્વી બની ગયો હતો. તેની શક્તિ ખૂબ વધી ગઈ હતી. તે સત્યવાદીને જોઈને ઇન્દ્ર રાત દિવસ ચિંતા કરવા લાગ્યા. તેમને લાગ્યું તપસ્યામાં આટલો આગળ વધેલો આ ત્રિશિરા ત્રણ માથાવાળો મારું અસ્તિત્વ જ મિટાવી દેશે. વિદ્વાનો કહે છે કે પરાક્રમી શત્રુની ક્યારેય ઉપાક્ષા ન કરવી. તેથી આ વિશ્વરૂપના તપનો નાશ કરવા માટે કોઈ ઉપાય કરવો જરૂરી છે. કામદેવ તપનો શત્રુ છે, એ નક્કી છે કે તેના પ્રભાવથી ત્રિશિરાનું તપ નષ્ટ થઈ જશે. મારે અત્યારે જે કામ કરવું જોઈએ. તેથી આ તપસ્વી તપ છોડીને ભોગો ભોગવવામાં આસક્ત થઈ જાય. શત્રુની શક્તિ સહી ન શકનાર બુદ્ધિમાન ઇન્દ્રે મનમાં આવો વિચાર કરીને ત્રિશિરાને લલચાવવા માટે અપ્સરાઓને બોલાવી. ઉર્વશી, રંભા, મેનકા, ધૃતાજી, ત્રિલોત્મા વગેરે અપ્સરાઓને કહ્યું, રૂપનું અભિમાન રાખનારી અપ્સરાઓ, તમે બધા મળીને મારું એક પ્રિય કાર્ય કરો, પ્રિય કામ કરો. કારણ કે આજે મારી સામે એક મુશ્કેલ સમસ્યા ઉભી થઈ છે. મારો એક શત્રુ ઘોર તપ કરી રહ્યો છે. તમે લોકોએ અજેય શત્રુ પાસે જાઓ અને એવો પ્રયત્ન કરો જેથી તે પ્રલોભનમાં આવી જાય. આ કાર્યમાં બિલકુલ વિલંબ ન થવો જોઈએ. સારી રીતે વેશભૂષા અને શૃંગાર સજીને તેને લલચાવવાના તમામ ઉપાયો અજમાવો. તમારું કલ્યાણ થાઓ. મારી ચિંતા દૂર કરવી એ તમારા હાથમાં છે. અત્યંત ભાગ્યશાળી અપ્સરાઓ, ત્રિશુરાનું તપ જોઈને હું ભયભીત થઈ ગયો છું. તેનો પરાભવ ન થયો તો તે બળવાન શત્રુ ખૂબ જલ્દી મારા આસન પર તેનો અધિકાર જમાવી દેશે. આજે જ આ મુશ્કેલ કાર્ય સિદ્ધ કરવામાં તમે બધાએ મળીને મને સહાયતા કરવી જોઈએ. દેવરાજ ઇન્દ્રની ઉપરોક્ત વાત સાંભળીને અપ્સરાઓ માથું નમાવીને બોલી, દેવેશ, આપ નિર્ભય રહો. ત્રિશિરાને લલચાવવાનો અમે બધો જ પ્રયત્ન કરીશું. એ મહાકાંતિમાન, જે કોઈ પ્રકારે પણ તેના તરફથી આપને કોઈ ભય ન રહે, જે કોઈ પણ પ્રકારે તેના તરફથી આપને કોઈ ભય ન રહે, તેવો અમે પૂર્ણ પ્રયત્ન કરીશું. આ મુનિને લલચાવવા માટે નૃત્ય, ગીત અને હાવભાવ વગેરે બધા જ ઉપાયો કરવામાં આવશે. હે વિભુ, આંખોના કટાક્ષોથી અને અંગોના મરોડથી તે મુનિને અમે મોહિત કરી વશ કરી લઈશું. પછી તો તે લંપટ બનીને અમારા પંજામાં ફસાઈ જશે. વ્યાસજી કહે છે. આ પ્રમાણે ઇન્દ્રને કહીને અપ્સરાઓ તૃત ત્રિશિરા પાસે પહોંચી ગઈ. ત્રિશિરા મુનિની સામે ઉભા રહીને અનેક પ્રકારના તાલથી સ્વર સાથે તે ગાવા લાગી. તેમણે મનોહર નૃત્ય શરૂ કર્યું. મુનિને લલચાવવા માટે તે અપ્સરાઓએ અનેક પ્રકારના ભાવો પ્રદર્શિત કર્યા, પરંતુ અપ્સરાઓના અનુકરણ પર ત્રિશિરા મુનિની સહેજ પણ દ્રષ્ટિ ગઈ નહીં. તે તો તપસ્યાનો પુંજ બની ગયા હતા. તેમણે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. તે બહેરા મૂંગાની જેમ અવિચળ પડે બેસી રહ્યા. અત્યંત મોહિત કરનારા અનેક પ્રપંચો કરતી નાચગાન કરતી અપ્સરાઓ થોડા દિવસ ત્યાં રોકાઈ, છતાં મુનિનો ધ્યાન ભંગ ન કરી શકી. ત્યારે તે બધી ઇન્દ્ર પાસે આવી હવે તે હારી ગઈ હતી. તેથી અત્યંત નિરાશ હતી, ભયથી તે ધ્રુજતી હતી, મુખ પર ઉદાસીનતા છવાઈ ગઈ હતી. તે બધી સ્ત્રીઓ હાથ જોડીને ઇન્દ્રને કહેવા લાગી, મહારાજ દેવેશ્વર પ્રભુ, અમે અનેક ઉપાયો કર્યા, પરંતુ તે ઉગ્ર તપસ્વી તેમના ધૈર્યથી સહેજ પણ વિચલિત ન થઈ શક્યા. હે મહારાજ, હવે આપે કોઈ અન્ય ઉપાય કરવો જોઈએ. આ તપસ્વી જીતેન્દ્રિય છે, તેની સામે અમારું બળ કોઈ કામનું નથી. આ મુનિ કોઈ મહાપુરુષ છે, તે તપના પ્રભાવથી અગ્નિ જેવા તેજસ્વી થઈ ગયા છે. અમારું સૌભાગ્ય છે કે અમે તેમના શ્રાપથી બચી ગયા. ત્યાર પછી પાપ બુદ્ધિવાળા ઇન્દ્રિય અપ્સરાઓને વિદાય કરી દીધી અને પોતે ચિંતા કરવા લાગ્યો, ત્રિશિરા કઈ રીતે મરાય. આ તેની ચિંતાનો વિષય હતો. તેના મનમાં ઘણા વખતથી આ દૃઢિત વાત ખટકતી હતી. રાજન, લોકલાજ તથા પાપના મહાભયની પરવા કર્યા વિના ત્રિશિરાને મારવા માટે ઇન્દ્ર અધમ વિચાર કરવા લાગ્યા. વ્યાસજી કહે છે, દેવરાજ ઇન્દ્ર સ્વાર્થવશ થઈને દૃઢિત વિચારો કરતા હતા. એક દિવસ ઐરાવત પર બેસીને તે સ્વયં ત્રિશિરા મુનિ પાસે ગયા. તેમણે અપાર મહાપરાક્રમી મુનિને જોયા. તે મૌન ધારણ કરીને સ્થિર આસન પર ધ્યાનસ્થ બેઠા હતા. સૂર્ય અને અગ્નિ જેવા જે તેજસ્વી હતા તેમને જોઈને ઇન્દ્ર ખૂબ દુઃખી થઈ ગયા. વિચાર્યું, અરે આ મુનિને કઈ રીતે મારી શકાય. ખરેખર આ પરમ ધર્માત્મા છે, તપોબળથી તે અત્યંત તેજસ્વી બની ગયેલ છે, પરંતુ મારા પદ પર બેસવાની ઈચ્છા વાળા શત્રુની ઉપેક્ષા પણ કઈ રીતે કરું. આવું વિચારીને દેવોના અધ્યક્ષ ઇન્દ્રે સ્વયં પોતાનું સર્વોત્તમ વજ્ર, જે સૂર્ય ચંદ્ર જેવું પ્રકાશિત હતું, ત્રિશિરા મુનિ પર છોડ્યું. મુનિ સમાધિસ્થ હતા, તે વજ્રના પ્રહારથી ઘાયલ થઈને જમીન પર પડી ગયા અને નિષ્પ્રાણ થઈ ગયા. આ ઘટના અત્યંત આશ્ચર્યજનક હતી. વજ્રના પ્રહારથી પર્વતનું શિખર તૂટી પડ્યું હોય એવું દ્રશ્ય ત્યાં સર્જાયું. મુનિને મારીને દેવરાજને અપાર હર્ષ થયો. ત્યાં ઉપસ્થિત અન્ય મુનિઓ હાહાકાર કરવા લાગ્યા. તેઓ કરુણ સ્વરથી હાય હાય શતક્રતુ, એટલે કે ઇન્દ્ર મહાપાપી છે, આ તપસ્વીને મારીને તેણે મહાન અનર્થ કરી નાખ્યો. આ કાર્યથી ઇન્દ્ર મહાન દુષ્ટ અને પાપી બની ગયો છે. ત્યારે તો તેણે આ નિરપરાધી મુનિની ક્રૂર હત્યા કરી નાખી. આ હત્યાથી ઉત્પન્ન થયેલ પાપનું ફળ આ પાપીને અવશ્ય ભોગવવું પડશે. ત્રિશિરા મુનિ મહાન આત્મા અને તપનો ભંડાર હતા. મર્યા પછી પણ તે સજીવ જેવા તેજસ્વી દેખાતા હતા. જમીન પર પ્રાણરહિત થઈને પડ્યા હતા, છતાં પ્રાણધારી વ્યક્તિની જેમ તે ચેષ્ટા કરતા હતા. તે જોઈને ઇન્દ્રને ચિંતા થઈ, તેમના બધા અંગો પર ઉદાસી છવાઈ ગઈ. મનમાં વિચારવા લાગ્યા, આ પાછા જીવતા તો નહીં થઈ જાય ને. તે વખતે ત્યાં એક તક્ષા નામનો વ્યક્તિ ઉભો હતો. તેની સામે જોઈને દેવરાજે તેને કહ્યું, તક્ષા, તમારું એક કામ કર, આ મુનિના ધડ પરથી માથા અલગ કરી દે, આ તો જીવતો હોય એવું લાગે છે. તું એવો પ્રયત્ન કર કે તે જીવી ન શકે. ઇન્દ્રની વાત સાંભળીને ઇન્દ્રને નિંદા પાત્ર હોવાનું સિદ્ધ કરતા તે કહેવા લાગ્યો. તક્ષાએ કહ્યું, આ મુનિની ગરદન અત્યંત વિશાળ છે, મારી કુહાડી તેને મારી નહીં શકે અને હું આવું નિંદા પાત્ર કાર્ય નહીં કરું. તમે આ અત્યંત નિંદનીય કૃત્ય કર્યું છે. સજ્જન પુરુષો આવા કાર્યને ધિક્કારે છે. જે મરેલો છે તેને ફરીથી મારવામાં માત્ર પાપના ભાગીદાર બનવું પડે છે. હું આ પાપથી ખૂબ ડરું છું. આ મુનિ તો મરી જ ગયા છે, પછી તેમના માથા કાપવાનું શું પ્રયોજન. હે દેવરાજ, કહો તો ખરા, તમને આવા પાપ કર્મનો ભય નથી લાગતો? ઇન્દ્ર બોલ્યા, આ મુનિનું વિશાળ શરીર એવું લાગે છે જાણે તેનામાં પ્રાણ હોય, તેથી મને ભય છે કે ક્યાંક મારો આ શત્રુ મુનિ જીવતો ન થઈ જાય. તક્ષાએ કહ્યું, હે વિદ્વાન, આવી ક્રૂર હત્યા કેટલી નીચ, કેટલું નીચ કર્મ છે! શું તમારા હૃદયને તે કલંકિત નથી કરતું? આ ઋષિકુમારને મારવાથી બ્રહ્મ હત્યા થઈ છે, શું તમને તેનો ભય નથી? ઇન્દ્રે કહ્યું, આ પાપનું હું પ્રાશ્ચિત કરીશ. મહાબુદ્ધિમાન કપટ કરીને પણ શત્રુનો વધ કરવો સર્વથા ઉચિત છે. તક્ષાએ કહ્યું, હે ઇન્દ્ર, તમે મહાલોભમાં ફસાયા છો, તેથી તમારે અત્યારે આવું ઘોર પાપ કરી રહ્યા છે. તેથી તમે અત્યારે આવું ઘોર પાપ કરી રહ્યા છો. પરંતુ હે વિભો, હું શા માટે આવા ઘોર કર્મમાં સામેલ થાઉં? ઇન્દ્ર બોલ્યા, હવેથી હંમેશ માટે હું નિર્ણય કરું છું કે બધા જ યજ્ઞમાં હું તને પણ ભાગ આપીશ. યજ્ઞ કરતી વખતે મનુષ્ય તને બલિ ચડાવશે. આ સોદો સ્વીકારીને તું આ મુનિનું દળ પરથી માથું જુદું જુદા કરીને મારું પ્રિય કાર્ય કર. વ્યાસજી કહે છે, રાજન, ઇન્દ્રની વાત સાંભળીને, ઇન્દ્રની આ વાત સાંભળીને તક્ષાના મનમાં લોભ જાગ્યો, અને લોભ પાપનું મૂળ છે. પછી તેણે કુહાડીથી ત્રિશિરાના ત્રણે માથા દળથી અલગ કરી દીધા. જે ત્રણે મસ્તકો જમીન પર પડતા જ મુનિના મુખમાંથી ગોરૈયા, કબૂતર, તિત્તર વગેરે જેવા હજારો પક્ષીઓ ઉત્પન્ન થયા. ત્રિશિરા મુનિ જે મુખથી વેદોનો સ્વાધ્યાય કરતા હતા અને સોમરસ પીતા હતા, તેમાંથી કબૂતર નીકળ્યા. સોમરસ પીતી વખતે જે મુખથી બધી દિશાઓમાં જોતા હતા, તે મુખમાંથી તિત્તર પક્ષી નીકળ્યા, અને મદિરા પીવાવાળા મુખથી ગોરૈયા પક્ષી નીકળ્યા. રાજ, આ પ્રમાણે ત્રિશિરાથી આ પક્ષીઓની ઉત્પત્તિ થઈ. રાજન, ત્રિશિરાના મુખમાંથી આ પ્રમાણે પક્ષીઓ નીકળી ગયા. તે જોઈને ઇન્દ્રને પ્રસન્નતા થઈ. પછી તે સ્વર્ગમાં ચાલ્યા ગયા. તેમના ગયા પછી તક્ષા પણ તરત તેને ઘેર જતો રહ્યો. રાજન, તક્ષાને યજ્ઞ ભાગનો અધિકાર મળવાથી તે ખૂબ પ્રસન્ન હતો. મહાન પરાક્રમી શત્રુને મારી નાખ્યો એમ વિચાર કરતા ઇન્દ્ર પણ તેમના ભવન પર પહોંચ્યા અને પોતાને ધન્ય માનવા લાગ્યા. બ્રહ્મહત્યાની કોઈ ચિંતા તેમણે કરી નહીં. બીજી બાજુ ત્વષ્ટાએ સાંભળ્યું કે મારો પરમ ધાર્મિક પુત્ર મરાઈ ગયો છે, ત્યારે તે અત્યંત ક્રોધિત થયા. તેમણે કહ્યું, મારો પુત્ર એક પુણ્યાત્મા મુનિ હતો, જેના દ્વારા તેની હત્યા થઈ છે. તેની સામે અવશ્ય બદલો લઈશ. તેનો વધ કરવા માટે હું બીજો પુત્ર ઉત્પન્ન કરીશ. દેવતાઓ પણ મારું પરાક્રમ અને તપોબળને જોઈ લે. તે પાપી તેના કરેલા પાપનું ફળ ભોગવવા સાવધાન થાય. આમ કહીને ત્વષ્ટાએ પુત્ર ઉત્પન્ન કરવાના ઉદ્દેશ્યથી અથર્વ વેદના મંત્રોનું ઉચ્ચારણ કરીને અગ્નિમાં હવન કરવાનો પ્રારંભ કર્યો. તે સમયે તે ક્રોધથી વ્યાકુળ હતા. આઠ રાત્રિઓ સુધી હવન ચાલતું રહ્યું. અગ્નિની પ્રચંડ જ્વાળાઓ ધધકતી રહી. ત્યાર પછી તે અગ્નિમાંથી એક પુરુષ પ્રગટ થયો. તે અગ્નિ જેવો જ પ્રકાશમાન હતો. અગ્નિમાંથી પ્રગટ થયેલો તે પુત્ર મહા તેજસ્વી અને બળવાન હતો. તેના શરીરમાંથી અગ્નિ જેવો જ જેવો પ્રકાશ ફેલાઈ રહ્યો અગ્નિ જેવો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. તે ત્વષ્ટાની સામે ઊભો થઈ ગયો. તેને જોઈને ત્વષ્ટા કહેવા લાગ્યા, ઇન્દ્ર શત્રુ, તું મારી તપસ્યાના પ્રભાવથી અત્યંત શક્તિશાળી બની જા. તે વખતે ત્વષ્ટાનું શરીર ક્રોધાગ્નિથી બળી રહ્યું હતું. તેમના કહેવાથી અગ્નિ જેવો તેજસ્વી તે પુત્ર તેનું શરીર વધારવા લાગ્યો. તે એટલો વધ્યો જાણે આકાશને અડકતો હોય. તેનું વિકરાળ શરીર પર્વત જેવું દેખાતું હતું. એવું લાગતું હતું જાણે મૂર્તિમંત કાળ પ્રગટ થયો હોય. ખૂબ જ ગભરાયેલા પિતાને તેણે કહ્યું, પિતાજી, મને શું કામ કરવાની આજ્ઞા આપું છું? ઉત્તમ વ્રતનું આચરણ કરનાર પ્રભુ, મારું નામ કહો અને મને કાર્ય કરવા આજ્ઞા આપો. આપ આટલા ચિંતામાં કેમ છો? તેનું કારણ મારે જાણવું છે. હું હમણાં જ આપની ચિંતા દૂર કરી દઈશ. આજ મારા જીવનનો મુખ્ય ઉદ્દેશ છે. એવા પુત્ર જન્મથી શું લાભ જ્યારે પિતાને કષ્ટ વેઠવું પડે. હું સમુદ્ર ને પી શકું છું, મારા પ્રયાસથી બધા પર્વતો છિન્ન ભિન્ન થઈ જશે, હું તે જ કિરણો વાળા સૂર્યને રોકી શકું છું, હું આજે જ ઇન્દ્ર સહિત દેવતાઓને મારી નાખીશ, તેમના ઉપરાંત કોઈ પણ શત્રુ પક્ષ વાળો બચી શકે નહીં, તે બધાને અને પૃથ્વીને પણ ઉખાડીને સમુદ્રમાં ફેંકી દઈશ. પુત્રના આવા અનુકૂળ વચન સાંભળીને ત્વષ્ટા ખૂબ પ્રસન્ન થયા. તેઓ પર્વતાકાર શરીર વાળા પુત્રને કહેવા લાગ્યા, પુત્ર, તું અત્યારે મને સંકટમાંથી ઉગારવા સમર્થ છે, તેથી તારું વૃત નામ રાખું છું. મહાભાગ તારો ત્રિશિરા એટલે કે વિશ્વરૂપ નામનો પ્રસિદ્ધ તપસ્વી ભાઈ હતો. તેને ત્રણ મસ્તક હતા. તે વેદ વેદાંગનો પૂર્ણ જ્ઞાતા હતો. તે બધી વિદ્યાઓ જાણતો હતો. ત્રિલોકને આશ્ચર્ય પમાડે તેવી ઉગ્ર તપસ્યા તે કરતો. ઇન્દ્ર વજ્રથી તેના મસ્તકો છેદી ને મારા નિરપરાધી પુત્રને મારી નાખ્યો. એકાએક આ પ્રિય ઘટના બની ગઈ, તેથી હું પુરુષોમાં શ્રેષ્ઠ. હવે તું પાપી ઇન્દ્રને હરાવ, કારણ કે તે બ્રહ્મઘાતી છે. નિર્લજ્જ દૃષ્ટ બુદ્ધિ વાળો ને મહા સઠ છે. પુત્ર શોકથી વ્યાકુળ થયેલા ત્વષ્ટા આમ કહીને અનેક પ્રકારના દિવ્ય આયુધોના નિર્માણ કાર્યમાં લાગી ગયા. પછી ઇન્દ્રનો વધ કરવા માટે તે આયુધોથી વૃતાસુરને સુસજ્જ કરી દીધો. તેમણે મેઘ જેવો પ્રતિભાશાળી તથા આયુધોનો વજન ઉઠાવવામાં સુદૃઢ એવો શીઘ્રગામી એક અત્યંત સુંદર રથ વૃતાસુરને આપીને તેને યુદ્ધ કરવાની આજ્ઞા આપી દીધી. અધ્યાય 1-2 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.